سورة الزمر سورة نمبر 39 بسم الله الرحمن الرحيم شروع کرو چھو خوب اج موتا مہربان نے بہت رحم والا اللہ نا نام کی تنزیل الكتاب من اللہ العزیز الحکیم کتاب نو اتارو زبردست حکمت والا اللہ طرف کی تھیلو چھے الكتاب بالحق فاعبد الله مخلصا له الدين اے رسول بے شک امو اے کتاب تاری طرف سچائی پوروک اتاری چھے ماتے تو دین نے اللہ ماتے نکھالت فقط اللہ ماتے تے کرینے تینیس عبادت کر الا للہ الدین الخالق والذين اتخذوا من دونه أولياء ما نعبدهم إلا ليقربونا إلى الله زلفى إن الله يحكم بينهم فيما هم فيه يختلفون إن الله لا يهدي من هو كاذب كفار خبردار تھاو کھولو ساتھیں درم پالن اللہ ماتے چھے نے جے لوکو ایتنا سوائے بیجاؤں نے پوتانا کاریا نے پورا کرنا طریقے بناوی لیتا چھے ایم کہینے کے امیں تو تیمنی پوجا فقط اے ماتے کریے چھے کہ تیو امیں اللہ نے ودو پانسے کری دے اللہ تیمنی وچے تے بدھی واتوں ماں تیو مدد کریا کرے چھے تیما ضرور فیصلو کری دے چھے بے شک اللہ تے شخص نے ساچو رستو نہیں دیکھاڑتو کہ تے جھوٹو ہوئے انے موٹو ناشکرو ہوئے لو اراد اللہ ان یتخذ ولدا لاصطفى مما يخلق ما يشاء سبحانه هو الله الواحد القهار اگر جو اللہ کوئی دیکرو بناوا چاہتے تو تینے پوتائے پیدا کرے تمام دنیا ماں کی جینے چاہتے تینے پسند طریقہ کرتے پن تینی ذات آوی واتوں تھی پاکو پاکیدہ چھے یعنی کہ آوی واتوں تھی دور چھے تے ایکش انے خوبش بدھا پر حاوی رہنا اللہ چھے خلق السماوات والأرض بالحق يكور الليل على النهار ويكور النهار على الليل وسخر الشمس والقمر كل يجري لأجل مسمى ألا هو العزيز الغفار سيني آسمان وتتا زمين نے ساتا مقصد ما تے پیدا کریا چھے તે રાત્રિને દિવસ પર લપેટે છે અને દિવસને રાત્રિ પર લપેટે છે અને તેને સૂરજ તથા ચાંદને હુકમના ફરમાબરદાર તરીકે બનાવી દીધા છે કે જે દરેક નક્કી કરેલા સમય માટે ચાલ્યા કરે ખબરદાર થાઓ તે જ બધાઓ ઉપર બધું કરવા તાકતવર અને મોટો બક્ષિશ કરનાર છે نفس واحدة ثم جعل منها زوجها وأنزل لكم من الأنعام ثمانية أزواج يخلقكم في بطون أمهاتكم خلقا من بعد خلق في ظلمات ثلاث ذلكم الله ربكم له الملك لا إله إلا هو فأنا تصرفون તેણે તમને એક જ માણસમાંથી પેદા કર્યા પછી તેની વધેલી માટીમાંથી તેનું જોડું બનાવી કાઢ્યું ને તમારા માટે 8 જાતના જાનવરો પેદા કર્યા તે તમને તમારી માઓના પેટમાં 3 જાતના અંધારાઓમાં એવી રીતે પેદા કરે છે કે એક હાલત બાદ બીજી હાલત બદલાતી રહે છે તે અલ્લાહ એ જ તમારો પાલનહાર છે ને તેને સર્વે જાતનો અધિકાર ને હક છે તેના સિવાય કોઈ માબૂદ નથી يعني કે પૂજવાને લાયક નથી પછી તમે ક્યાં ફરી જાઓ છો وإن تشكروا يرضه لكم ولا تزر وازرة وزر أخرى ثم إلى ربكم مرجعكم فينبئكم بما كنتم تعملون إنه عليم بذات الصدور اگر تم تیني نعمتوں نا شکری کرو તો બેશક અલ્લાહ તમારાથી બેપરવા છે એ બાબતની કાળજી લેતો નથી ને તે પોતાના બંદાઓ માટે નેમતોની નાશુકરી પસંદ કરતો નથી ને અગર તમે પાળ માનો યાની કે શુકર માનો તો તે તમારા માટે પસંદ કરશે અને કયામતમાં કોઈ ઉચકનાર કોઈ બીજાનો બોજ ઉચકશે નહીં પછી તમે બધાનું પાછું ફરવું તમારા પાલનહાર તરફ જ થશે ત્યારે તમે જે કઈ કરણી કર્યા કરતા હતા યાની કે આમાં લોક કરતા હતા તેનાથી તે તમને જાણકાર કરી દેશે બેશક મનની અંદરની વાતોથી પણ તે સારી રીતે વાકેફ છે وإذا مس الإنسان ضر دعا ربه منيبا إليه ثم إذا خوله نعمة منه نسي ما كان يدعو إليه من قبل وجعل لله أندادا ليضل عن سبيله قل تمتع بكفرك قليلا إنك من أصحاب النار ને માણસ પર જયારે કોઈ આફત આવી પડે છે ત્યારે પોતાના પાલનહાર તરફ રજૂ થઈ દુઆ માંગવા લાગે છે પછી જયારે તે તેને પોતાના તરફથી કોઈ નેમત અતા કરે છે ત્યારે જે વાતને માટે તે પહેલા તેની પાસે દુઆ માંગતો હતો તે ભૂલી જઈને અલ્લાહના માટે બરોબરિયા અલ્લાહના ભાગીદાર બનાવવા મંડી જાય છે કે જેથી બીજા લોકોને પોતાના આ દાખલાને મિસાલ થકી સહેલા રસ્તાથી રખડાવે એ રસૂલ તું કહે તું તારી નાશુકરી થી થોડા દિવસ લાભ મેળવી લે બેશક તું જહન્નમ વાસીઓ માંથી નો જ છે ભલા તે માણસ કે જે રાતની ઘડીઓમાં સિદ્ધામાં તથા ઉભા ઉભા ખુલુસ સાથે બંધી કરતો હોય ને આખરતનો યાની કે કયામતનો ડર રાખતો હોય ને પોતાના પાલનહારની દયાની આશા પણ રાખતો હોય તે તેના જેવો હોય શકે છે કે જે ના શુકરો હોય તું કહે કે જેઓ ઇલ્મ ધરાવે છે ને જેઓ ઇલ્મ ધરાવતા નથી તેઓ એક સરખા થઈ શકે છે આ વાતોમાંથી સિર્ફ અક્કલમંદો જ نصيحة حاصل كريتي قل يا عبادي الذين آمنوا اتقوا ربكم للذين أحسنوا في هذه الدنيا حسنة وأرض الله واسعة إنما يوفى الصابرون أجرهم بغير حساب تو كهي اي مارتي بنداو كي جيو ايمان لاوياتي તમે તમારા પાલનહારથી ડરતા રહો તે લોકો કે જેમણે આ દુનિયામાં નેકી કરી છે તેમના માટે દુનિયા ને આખરતમાં નેકી જ છે ને અલ્લાહની જમીન ખૂબ જ બહોળી ને મોટી છે સિર્ફ સબર કરનારાઓને તેનો બદલો બેહિસાબ રીતે આપવામાં આવશે قل إني أمرت أن أعبد الله مخلصا له الدين. اے رسول تُو کہے کہ منے حکم آپوامہ آویو چھے کہ ہوں اللہ ناماتے خلوص نساتے نرمل من کی یعنی کہ اللہ سیوائے بھی جو کوئی شریک نہ ہوئے دھرم پالن سہی تینی بندگی کرو. وَأُمِرْتُ لِأَنْ أَكُونَ أَوَّلَ الْمُسْلِمِينَ نے منے ایو حکم آپوامہ آویو چھے کہ ہوں پہلو حکم نو پالن کرنا بنی جاؤ. قل انی اخاف ان عصیت ربی عذاب یوم عظیم تو کہے کہ اگر ہوں مارا پالن ہارنی نا فرمانی کرو تینا حکم مجب عمل نہ کرو تو منے تے مہان دیوت قیامت نا عذاب نو اندیشو چھے. تو کہے کہ ہوں مارا دھرم نے اللہ نام کے نکھالت راکھی یعنی کہ بے سیر وگر نو راکھی تینی عبادت کرو چھو. تعبدو ما شئتم من دونه قل ان الخاسرین الذین خسروا انفسهم و اہلیهم یوم القیامة الا ذلك هو الخسران المبین. માટે તમે તેના સિવાય જેની ચાહો તેની ઈબાદત કરો. તું કહે કે સાચે સાચું નુકસાન ભોગવનારા તેઓ જ છે કે જેમણે કયામતના દિવસે પોતાને તથા પોતાના બાળ બચ્ચાને નુકસાન પહોંચાડ્યું હશે. ખબરદાર રહો, ખુલ્લે ખુલ્લું નુકસાન એ જ છે. તેમના માટે તેમની ઉપલી બાજુએ માથાની બાજુએ આગની ઢાંકણો હશે અને તેની નીચેની બાજુએ પણ પાથરણ હશે. આ તે અઝાબ છે કે જેનાથી અલ્લાહ પોતાના બંદાઓને ડરાવતો રહે છે. માટે એ મારા બંદાઓ, તમે મારાથી ડરતા રહો. والذين اجتنبوا الطاغوت أن يعبدوها وأنابوا إلى الله لهم البشرى فبشر عباد الذين يستمعون القول فيتبعون أحسنه أولئك الذين هداهم الله وأولئك هم أولو الألباب. نجي لوكو تاغوت ني پوجا کرواتي શૈતાનની પૂજા કરવાથી બચ્યા ને અલ્લાહ તરફ રજૂ થયા તો તેમના જ માટે જન્નતની ખુશખબર છે. માટે હે રસૂલ, તું મારા તે બંદાઓને ખુશખબર આપ કે જેઓ મારા બોલને ધ્યાન દઈ સાંભળતા રહે છે અને તેમાંથી સૌથી સરસ સારી બાબતોની પેરવી કરે છે, તે મુજબ અમલ કરે છે. તેઓ જ છે કે જેમને અલ્લાહે હિદાયત ફરમાવી છે ને તેઓ જ બુદ્ધિશાળી છે. શું તે શખ્સ કે જે અઝાબના હુકમને લાયક બન્યો હોય તે જહન્નમ વાસીને તું બચાવી શકે છે? પણ તે લોકો કે જે પોતાના પાલનહાર થી ડરતા રહે છે તેમના માટે જન્નતમાં ઊંચા મકાન હશે ને તેમની ઉપર બીજા મકાન પણ બનેલા હશે જેમની નીચે નદીઓ વહેતી હશે આ અલ્લાહનો વાયદો છે અલ્લાહ પોતાના વાયદાનો કદી પણ ભંગ કરતો નથી ثم يخرج به زرعا مختلفا ألوانه ثم يهيج فتراه مصفرا ثم يجعله حطاما إن في ذلك لذكرى لأولي الألباب شوتي آنتي جويو كي الله آسمان پر تي پاني اتاري چه پچي زمين پر تينا جرنا નાની નાની નદીઓ રૂપે બનાવી વહાવે છે પછી તેના કારણે રંગબેરંગી ખેતી પેદા કરે છે પછી તે સુકાવા માંડે છે પછી તેને તું પીળી પડી ગયેલી જોડે છે પછી તે તેનો ચૂરે ચૂરો કરી નાખે છે બેશક બુદ્ધિશાળીઓ માટે તેમાં જરૂર નસીહત છે شرح الله صدره للإسلام فهو على نور من ربه فويل للقاسية قلوبهم من ذكر الله أولئك في ضلال مبين شمتے مانس کہ جینی چھاتی اللہ ہے اسلام قبول کروا ماتے اگھاڑی دیدی ہوئے કે જેથી તે પોતાના પાલનહાર તરફથી સાચા રસ્તાના પ્રકાશ પર હોય તે કોઈ સખત દિલના શખ્સ જેવો થઈ શકે છે માટે અફસોસ છે તે લોકો માટે કે જેમના મન અલ્લાહની યાદથી ગાફિલ રહીને ભૂલેલા રહીને સખત થઈ ગયા છે તેઓ જ ખુલ્લી ગુમરાહીમાં યાની કે ભટકેલા છે الله نزل أحسن الحديث كتابا متشابها متاني تقشعر منه جلود الذين يخشون ربهم ثم تلين جلودهم وقلوبهم إلى ذكر الله ذلك هدى الله يهدي به من يشاء અલ્લાહ એ જ છે જેણે સારામાં સારી વાત ઉતારી યાની કે એક કિતાબ કુરાન મજીદ જેની આયતો એકબીજીથી મળતી આવે છે ને કેટલીક ફરી ફરીને બયાન કરવામાં આવી છે તેનાથી જે લોકો પોતાના પાલનહારથી દીવે છે તેમના શરીરની ચામડીના રૂવા રૂવા ઉભા થઈ જાય છે પછી તેમની ચામડીઓ તથા તેમના દિલો નરમ બની અલ્લાહની યાદમાં લીન થઈને એક થઈ જાય છે એ જ અલ્લાહની હિદાયત છે જે થકી તે જેને ચાહે તે હિદાયત ફરમાવી દે છે ને જેનાથી અલ્લાહ હિદાયતની તોફીક ખૂંચવી લે છે તેનો રહેબર રસ્તો દેખાડનાર કોઈ જ હોતો નથી فمن يتقي بوجهه سوء العذاب يوم القيامة وقيل للظالمين ذوقوا ما كنتم تكسبون بلا تے شخص કે જે કયામતના દિવસે ખરાબમાં ખરાબ અઝાબ સામે પોતાનું માથું ધરી દઈને તેનાથી બચવા ચાહે તો તે બચી શકે છે કે જે પહેલાથી જ દુનિયામાં બચી ગયો હોય છે તેની બરોબર થઈ શકે છે ને ઝુલમગારોથી તે દિવસે કહેવામાં આવશે કે જે કમાણી તમે કર્યા કરતા હતા તેનો બદલો ચાખો જે લોકો તેમની પહેલા થઈ ગયા તેમણે પણ પૈગંબરોને જૂઠાવ્યા હતા જેથી તેમના પર અઝાબ અલ્લાહનો કહેર પણ એક બાજુએથી એવી રીતે આવ્યો કે જ્યાંથી તેમને ગુમાન પણ ન હતું في الحياة الدنيا ولعذاب الآخرة أكبر لو كانوا يعلمون. પછી અલ્લાહે તેમને આ દુનિયાની જિંદગીમાં તો ફજેતીની મજા ચખાડી ને સાચે જ આખરતનો અઝાબ એ કરતાં વધારે મોટો છે અગર તેઓ સમજી શકે તો. وَلَقَدْ ضَرَبْنَا لِلنَّاسِ فِي هَذَا الْقُرْآنِ مِنْ كُلِّ مَثَلٍ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ. ને સાચે જ અમોએ આ કુરાને મજીદમાં લોકોને સમજવા માટે દરેક રીતના દાખલાને મિસાલ બયાન કર્યા છે કે કદાચ ને તેઓ સબકને નસીહત હાસિલ કરે. قُرْآنًا عَرَبِيًّا غَيْرَ ذِي عِوَجٍ لَعَلَّهُمْ يَتَّقُونَ. આ કુરાને મજીદ અરબી ભાષામાં છે, દરેક રીતની ખોડખાપણથી દૂર છે, કમીથી આઝાદ છે, જેનો મકસદ એ છે કે કદાચ ને તેઓ અલ્લાહ થી દીવે. ضرب الله مثلا رجلا فيه شركاء متشاكسون ورجلا سلما لرجل هل يستويان مثلا الحمد لله بل أكثرهم لا يعلمون. الله એક એવા ગુલામ મરદનો દાખલો ને મિસાલ બયાન કરે છે કે જેની માલિકીમાં કેટલાક ભાગીદાર હોય ને જેઓ એકબીજા સાથે મતભેદ ધરાવતા હોય, અને બીજો એક એવો મરદ કે જે ફક્ત એક જ માલિકીની તાબેદારીમાં હોય, તો શું આ બે ગુલામો દાખલામાં એક સરખા થઈ શકે છે? હરગિજ નહીં. દરેક રીતની તારીફ ને વખાણ અલ્લાહ ને માટે જ લાયક છે, પરંતુ તેઓ માંથી ઘણા ખરા જાણતા નથી. એ રસૂલ, બેશક તું પણ મોત પામનાર છે ને બેશક તેઓ પણ જરૂર મોત પામનાર છે. يوم القيامة عند ربكم تختصمون. પછી બેશક કયામતના દિવસે તમે બધાને બધા તમારા પાલનહાર પાસે અંદરો અંદર ઝઘડો કરતા આવશો. فمن أظلم ممن كذب على الله وكذب بالصدق إذ جاءه અલૈસ ફી જહન્નમ મસવલ લિલકાફિરીન. પછી તે કરતા વધારે જુલમગાર કોણ હશે કે જે અલ્લાહ ને વિરુદ્ધ જૂઠું બોલે ને જયારે તેની પાસે હક યાની કે સાચું આવે ત્યારે તેને જૂઠલાવે? શું નાસ્તિકો નું રહેઠાણ જહન્નમ નથી? وَالَّذِي جَاءَ بِالصِّدْقِ وَصَدَّقَ بِهِ أُولَئِكَ هُمُ الْمُتَّقُونَ. ને તે કે જે સાચું લઈને આવ્યો ને તે કે જેણે તેને કબૂલ કર્યું, સ્વીકાર કર્યો, તેઓ જ તો અલ્લાહ થી દીને ચાલનારા છે. તેમના માટે તેમના પાલનહાર પાસે તેઓ જે કઈ ચાહશે મોજૂદ ને હાજર હશે. નેક કાર્યો કરનારાઓનો બદલો એ જ છે. કે જેથી તેમણે જે ખરાબમાં ખરાબ કાર્યો કર્યા હતા તેમને અલ્લાહ તેમનાથી દૂર કરી દે, ને જેઓ ઉમદામાં ઉમદા કાર્યો કર્યા કરતા હતા તેનો તેમને બદલો આપે. અલૈસ અલ્લાહુ બિકાફિન અબદા ويخوفونك بالذين من دونه ومن يضلل الله فما له من هاد. શું અલ્લાહ પોતાના બંદાની મદદ માટે કાફી નથી અને તેઓ તને તે માબૂદોની મારફત બિવડાવે છે કે જે તેના સિવાય છે ને જેનાથી અલ્લાહ હિદાયતની તોફીક ખૂંચવી લે છે, યાની કે સાચા રસ્તા તરફ જવાની દોરવણી ખૂંચવી લે છે, તેનો કોઈ રાહબર થતો નથી. أليس الله بعزيز ذي انتقام. અને જેને અલ્લાહ હિદાયત ફરમાવે છે તો તેને બહેકાવનાર કોઈ નથી. શું અલ્લાહ જબરદસ્ત ને બદલો લેનાર નથી? قل أفرأيتم ما تدعون من دون الله إن أرادني الله بضر هل هن كاشفات ضره أو أرادني برحمة هل هن ممسكات رحمته قل حسبي الله عليه يتوكل المتوكلون. અને જો તું તેમને પૂછે કે આસમાનો તથા જમીન કોણે પેદા કર્યા છે તો તેઓ જરૂર કહેશે કે અલ્લાહે. તું કહે કે ભલા તમારી સમજમાં આ નથી આવતું કે અગર અલ્લાહ મને કઈ નુકસાન પહોંચાડવા ચાહે તો અલ્લાહના સિવાય તમે જેને પોકારો છો તેઓ શું તેના નુકસાનને ટાળી શકશે? અથવા અલ્લાહ મારા ઉપર પોતાની મહેરબાની ઉતારવા ચાહે તો શું તેઓ તેની મહેરબાની ને રોકી શકશે? હરગિજ નહીં. તું કહે કે મારા માટે તો અલ્લાહ જ કાફી છે. ભરોસો કરનારાઓ તેના ઉપર જ ભરોસો કરે છે. فسوف تعلمون من يأتيه عذاب يخزيه ويحل عليه عذاب مقيم. اے رسول تم کہے کہ اے ماری قوم تمہیں تماری جگہے آمالو کریے جاؤ انہیں ہوں ماری جگہے آمالو کری رہی رچو پچھی آگل جتا تمہیں آج جائیں لے شو કે તે કોણ છે જેના પર એવો અઝાબ આવે કે તે તેને દલીલ ને બેઇજ્જત કરી નાખે ને છેવટે તેના પર જ ટકી રહેનાર અઝાબ પણ ઉતરે. فمن اهتدى فلنفسه ومن ضل فإنما يضل عليها وما أنت عليهم بوكيل. بيشك امو اي آ كتاب تارا اوپر لوكو نا فائدا ماتے سچائی ني ساتھے اتاري چھے ماتے جے ساچا رستے چال چھے تو تے پوتانا ج بھلا ماتے ને જે ગુમરા થશે ભટકશે તે પોતાને જ નુકસાન પહોંચાડવા માટે ગુમરા થશે ને તું તેમના ઉપર દેખરેખ રાખનારો નથી. અલ્લાહુ યતવક્કલ અન્ફુસ હીન મૌતિહા વલ્લતી લમ તમુત ફી મનામિહા ફયુમસિકુ લ્લતી કદા અલૈહા અલ-મૌત ويرسل الأخرى إلى أجل مسمى إن في ذلك لآيات لقوم يتفكرون. الله જીવો ને રૂહો ને તેમના મોત સમયે ખેંચી લે છે ને જે જીવો હજી મરણ પામી નથી તેમના જીવ ઊંઘતી વખતે ખેંચી લે છે. પછી જેમના પર મોત નો હુકમ કરી ચુક્યો છે તેમને તો રોકી રાખે છે અને બીજાઓને એક નક્કી કરેલા સમય સુધી તેમના ખોળિયામાં પાછા ફેરવી દે છે. બેશક જેઓ ચિંતન અને મનન કરનારા છે તેમના માટે આમાં કુદરતની નિશાનીઓ મોજૂદ છે. શું તેઓએ અલ્લાહને મૂકી બીજા ભલામણ કરનારા બનાવી લીધા છે? તું કહે કે જો તેઓ કોઈ વસ્તુ પર અધિકાર કે હક ધરાવતા ન હોય અને કોઈ વાત પણ સમજી શકતા ન હોય તો પણ તેમને ભલામણકાર બનાવશો? તું કહે કે પૂરેપૂરી શફાત યાની કે ભલામણ તો અલ્લાહના જ અધિકારમાં છે. આસમાનો તથા જમીનનો અધિકાર તેને જ છે. પછી તેની તરફ તમારું પાછું ફરવું થશે. وَإِذَا ذُكِرَ اللَّهُ وَحْدَهُ اشْمَأَزَّتْ قُلُوبُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَإِذَا ذُكِرَ الَّذِينَ مِنْ دُونِهِ إِذَا هُمْ يَسْتَبْشِرُونَ. ને જે વખતે એક જ અલ્લાહનું રટણ કરવામાં આવે છે ત્યારે જે લોકો આખિરત પર ઈમાન નથી રાખતા તેમના દિલો નફરત થી ચમકી ઉઠે છે. ને જયારે તેમના સિવાયનાઓનું રટણ કરવામાં આવે છે, નામ લેવામાં આવે છે, ત્યારે તેઓ ખુશીથી ફૂલ્યા સમાતા નથી. فاطر السماوات والأرض عالم الغيب والشهادة أنت تحكم بين عبادك فيما كانوا فيه يختلفون. اے رسول تو کہے کہ اے اللہ اے آسمانوں تتھا زمین نہ پیدا کرنا اے چھپی تتھا ظاہر واتوں نہ جان کر તું જ તારા બંદાઓ વચ્ચે બધી બાબતો કે જેમાં તેઓ મતભેદ કરે છે ફેંસલો કરશે. અને ઝુલમકારોના અધિકારમાં જો જમીનમાં જે કાંઈ છે તે બધું હોત અને તેની સાથે તેવું જ બીજું પણ હોત તો કયામતના દિવસે અઝાબની સખ્તાઈમાંથી છૂટવા માટે તેઓ તે બધું બદલા તરીકે જરૂર આપી દે, પણ તે કામ લાગશે નહીં. અને અલ્લાહના તરફથી તેમની બાબતમાં એવું કાંઈ જાહેર થશે કે જેનું ગુમાન પણ તેઓ રાખતા નહીં હોય. وَبَدَا لَهُمْ سَيِّئَاتُ مَا كَسَبُوا وَحَاقَ بِهِمْ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ. અને જે બુરાઈઓ તેઓ કર્યા કરતા હતા તેના માથા કે ખરાબ નતીજા તેમની સામે જાહેર થઈ જશે. અને જે અઝાબની તેઓ મશ્કરી ઉડાડ્યા કરતા હતા એ જ તેમને આવીને ઘેરી લેશે. فَإِذَا مَسَّ الْإِنسَانَ ضُرٌّ دَعَانَا ثُمَّ إِذَا خَوَّلْنَاهُ نِعْمَةً مِنَّا قَالَ إِنَّمَا أُوتِيتُهُ عَلَى عِلْمٍ بَلْ هِيَ فِتْنَةٌ وَلَكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ. બસ જ્યારે માણસ ઉપર કોઈ મુસીબત આવી પડે છે ત્યારે તે અમારાથી દુઆ માંગવા લાગી જાય છે. પછી જયારે અમે તેને અમારા તરફથી કોઈ નહેમત આપીએ છીએ ત્યારે કહી દે છે કે એ તો મને મારા ઇલમના લીધે મળી છે. પણ તેની માન્યતા ખોટી છે. હકીકતમાં આ તો એક અજમાયશને પરીક્ષા છે, પણ તેઓ માંથી ઘણા ખરા જાણતા જ નથી. قد قالها الذين من قبلهم فما أغنى عنهم ما كانوا يكسبون. તેમની પહેલા જેઓ હતા તેઓ પણ એમ જ કહેતા હતા, પછી જ્યારે અમારો અઝાબ આવ્યો તો તેમણે જે કઈ કમાણી કરી હતી તે તેમના કઈ જ કામમાં ન આવી. فأصابهم سيئات ما كسبوا والذين ظلموا من هؤلاء سيصيبهم سيئات ما كسبوا وما هم بمعجزين. પછી જે કાર્યો તેમણે કર્યા હતા તેમના માથા ને ખરાબ નતીજા તેઓ પામ્યા અને આ લોકો માંથી પણ જે જુલમ કરે છે તેમના કાર્યો નું માથો નતીજો નજીક માં જ તેમના પર આવી લાગશે અને તેઓ અમને તેમ કરતા રોકી શકશે નહીં. અવલમ યઅલમુ અન્નલ્લાહ યબસુતુ રિઝ્ક લિમન યશાઉ વયકદિર ઇન્ન ફી ઝાલિક લઆયાત લિકૌમી યુમિનૂન. શું તેઓ એટલું નથી જોતા કે અલ્લાહ જેના માટે ચાહે છે રોજી બોહળી કરી દે છે ને જેના માટે ચાહે છે તંગ કરી દે છે. બેશક જે લોકો ઈમાન રાખે છે તેમના માટે તેમાં નિશાનીઓ છે. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا إنه هو الغفور الرحيم. اے رسول تو کہے کہ اے مارا تے بنداو کہ جن میں گناہو کری پوتانی جو پر حد تھی ودھالے ظلم کریو چھے તમે અલ્લાહની રહેમત થી નિરાશ કે માયુસ થશો નહીં. બેશક અલ્લાહ બધા ગુના માફ કરી દેશે. બેશક તે મહા બક્ષિશ વાળો ને દયાળુ છે. અને તમે લોકો તમારા પાલનહાર તરફ અવાર નવાર રજૂ થાઓ ને તમારા પર અઝાબ આવે તે પહેલા તેના જ તાબેદાર થઈ રહો પછી તમારી કઈ જ મદદ કરવામાં નહીં આવે. وَاتَّبِعُوا أَحْسَنَ مَا أُنْزِلَ إِلَيْكُمْ مِنْ رَبِّكُمْ مِنْ قَبْلِ أَنْ يَأْتِيَكُمُ الْعَذَابُ بَغْتَةً وَأَنْتُمْ لَا تَشْعُرُونَ. અને તમારા પાલનહાર તરફથી તમારા ઉપર જે કઈ ઉતારવામાં આવ્યું છે તેમાંથી સારામાં સારી વાતોની મુજબ અમલ કરો તેની પેરવી કરો. એ પહેલા કે અઝાબ તમને ઓચિંતો આવી પકડે અને તમને તેની જાણ પણ થવા ન પામે. تقول نفس يا حسرة على ما فرطت في جنب الله وإن كنت لمن الساخرين. એમ ન થાય કે તે વખતે કોઈ એમ કહેવા લાગે કે હાય અફસોસ મેં અલ્લાહ તરફની મારી ફરજ બજાવવામાં કમી કરી છે અને હું હંમેશા હાંસી ને મશ્કરી ઉડાવનારાઓ માંથી હતો. أو تقول لو أن الله هداني لكنت من المتقين. અથવા આ કહેવા લાગે કે અગર અલ્લાહ મને હિદાયત આપતે તો સાચે જ હું પણ બિનારાઓ માંથી થઈ જતે. أو تقول حين ترى العذاب لو أنني كرة فأكون من المحسنين. અથવા જે વખતે અઝાબ જોવે ત્યારે કહેવા લાગે કે કદાચ ને મારા માટે દુનિયામાં પાછા ફરવાનું થાય તો હું પણ નેકોકારો માંથી થઈ જાઉં. બલા કદ જાઅતક આયાતી ફકઝબત બિહા વસ્તકબરત વકુંત મિનલ કાફિરીન. જવાબ મળશે કે હા તારી પાસે મારી આયતો જરૂર આવી હતી પછી તે તેને જુઠલાવી હતી ને તે અભિમાન કર્યું હતું ને તું ઇનકાર કરનારાઓ માંથી હતો માટે હવે તારું કઈ સાંભળવામાં નહીં આવે. ترى الذين كذبوا على الله وجوههم مسودة أليس في جهنم مثوى للمتكبرين. અને જે લોકો અલ્લાહની વિરુદ્ધ જૂઠું બોલતા હતા તેમના મોઢા તો કયામતના દિવસે કાળા થઈ ગયેલા જોશે. શું અભિમાનીઓનું ઠેકાણું જહન્નમ નથી? અને અલ્લાહ પરહેજગારોને મુત્તકીઓને તેમના સારા આમાલોના કારણે નજાત આપશે, બક્ષી આપશે. ન તેમને કઈ દુઃખ પહોંચશે અને ન તેઓ ઉદાસ રહેશે. અલ્લાહ જ દરેક વસ્તુનો પેદા કરનાર છે ને તે જ બધી વસ્તુઓનો નિગેબાન છે. مقاليد السماوات والأرض والذين كفروا بآيات الله أولئك هم الخاسرون. آسمانو تتا زميني چاويو تيناج حاسما چه انه جمعن الله ني نشانيو نو انكار کريو تيو جو نقصان اتاو نارا چه. قل أفغير الله تأمروني أعبد أيها الجاهلون. اي رسول تو کہے کہ اے جاہلو شون تمہیں منے آ حکم آپو چھو کہ ہوں اللہ نہ سیوائے بیجانی عبادت کروں. وَلَقَدْ أُوحِيَ إِلَيْكَ وَإِلَى الَّذِينَ مِنْ قَبْلِكَ لَئِنْ أَشْرَكْتَ لَيَحْبَطَنَّ عَمَلُكَ وَلَتَكُونَنَّ مِنَ الْخَاسِرِينَ. جو کہ تارا طرف અને જેઓ તારી પહેલા હતા તેમની તરફ આ વહી જરૂર આવી ચુકી છે કે અગર તું શિર્ક કરશે, અલ્લાહની સાથે કોઈને ભાગીદાર ગણાવશે, તો તારા આમાલો ચોક્કસ નકામા જશે ને તું જરૂર નુકસાન ઉઠાવનારાઓ માંથી થઈ જઈશ. નહીં, બલકે તું અલ્લાહની ઇબાદત કર્યા કર અને આભાર માનનારાઓ માંથી થઈ જા. અને તેઓએ અલ્લાહની જેવી કદર કરવી જોઈએ તેવી કદર કરી નથી. જો કે કયામતના દિવસે આખી જમીન તેના જ કબજામાં હશે અને આસમાનો તેના જમણા હાથમાં વિટલાયેલા હશે. આ લોકો જે વસ્તુઓનો તેના શરીકને ભાગીદાર ગણાવે છે તેનાથી અલ્લાહની જાત નિરાળી પાકો પાકીદા ને બલંદ છે. ونفخ في الصور فصعق من في السماوات ومن في الأرض إلا من شاء الله ثم نفخ فيه أخرى فإذا هم قيام ينظرون. અને પહેલી વખતે સૂર ફૂંકવામાં આવશે ત્યારે જે કઈ આસમાનોમાં તથા જે કઈ જમીનમાં છે તેમને મોતનું બેભાનપણું આવી જશે, સિવાય કે જેને અલ્લાહ ચાહે. પછી બીજી વખતે સૂર ફૂંકવામાં આવશે ત્યારે તત્કાલિક બધા જણા ઉભા થઈ અલ્લાહના હુકમની વાટ જોવા માંડશે. وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا وَوُضِعَ الْكِتَابُ وَجِيءَ بِالنَّبِيِّينَ وَالشُّهَدَاءِ وَقُضِيَ بَيْنَهُم بِالْحَقِّ وَهُمْ لَا يُظْلَمُونَ. અને જમીન તેના માલિકના નૂરથી પ્રકાશિત થઈ જશે અને કરણીના લેખ યાની કે અમલનામા લોકોની સામે ધરવામાં આવશે ને નદીઓ તથા સાક્ષીઓ લાવી હાજર કરવામાં આવશે ને તેમની વચ્ચે બરાબર ફેંસલો કરવામાં આવશે ને તેમના ઉપર મુદ્દલ જુલમ કરવામાં નહીં આવે. અને દરેક માણસને જે કઈ તે કરી ચુક્યો છે તેનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે ને જે કાંઈ તેઓ કર્યા કરે છે તેનાથી તે સારી રીતે જાણકાર છે. وسيق الذين كفروا إلى جهنم زمرا حتى إذا جاءوها فتحت أبوابها وقال لهم خزنتها ألم يأتكم رسل منكم يتلون عليكم آيات ربكم وينذرونكم لقاء يومكم هذا قالوا بلى ولكن حقت كلمة العذاب على الكافرين. ને તેઓ ઈમાન નહીં લાવ્યા હોય તેમના ટોળે ટોળા જહન્નમ તરફ હંકારી લઈ જવામાં આવશે. ત્યાં સુધી કે જયારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે જહન્નમ ના દરવાજા ઉખાડી નાખવામાં આવશે અને તેના હિફાજત કરનારાઓ તેમને કહેશે કે શું તમારી પાસે તમારા માંથી જ પૈગંબરો આવ્યા ન હતા જેઓ તમને તમારા પાલનહારની આયતો વાંચી સંભળાવતા હતા અને તમને આ દિવસની મુલાકાતથી બિવરાવતા હતા? તો તેઓ કહેશે કે હા, યાની કે આવ્યા તો જરૂર હતા, પણ અમોએ તેમનું કહેવું માન્યું નહીં અને અમો નાસ્તિકો પર અઝાબનો વાયદો પૂરો થઈ ગયો. قيل ادخلوا أبواب جهنم خالدين فيها فبئس مثوى المتكبرين. કહેવામાં આવશે કે જહન્નમના બારણાઓમાં ઘૂસી જાઓ ને હંમેશ માટે તેમાં જ રહેજો. સારાંશ કે અભિમાનીઓનું કેવું બુરું ઠેકાણું છે. وثيق الذين اتقوا ربهم إلى الجنة زمرا حتى إذا جاءوها وفتحت أبوابها وقال لهم خزنتها سلام عليكم طبتم فادخلوها خالدين. نتيلوكو تمنا پالنهار تي بيتا رهتا هتا તેમની સવારીઓના ટોળે ટોળા માનપૂર્વક જન્નત તરફ મોકલવામાં આવશે. ત્યાં સુધી કે જયારે તેઓ તેની પાસે પહોંચશે ત્યારે તેના દરવાજા ખોલી નાખવામાં આવશે અને તેના હિફાજત કરનારાઓ તેને કહેશે કે તમારા પર સલામ હોજો, શાબાશ, તમોએ સુંદર કમાણી કરી છે, જેથી હંમેશના રહેવા માટે આ જન્નતમાં દાખલ થાઓ. وقالوا الحمد لله الذي صدقنا وعده وأورثنا الأرض نتبوأ من الجنة حيث نشاء فنعم أجر العاملين. અને તે જન્નતવાસીઓ કહે છે કે બધા પ્રકારના ગુણગાનની તારીફ એ જ અલ્લાહ માટે લાયક છે કે જેણે અમારાથી પોતાનો વાયદો સાચો કરી દેખાડ્યો અને અમને આ જન્નત ની જમીન ના એવા વારસ બનાવી દીધા કે અમે આ જન્નત માં જ્યાં ચાહીએ ત્યાં રહીએ કરીએ. જુઓ તો નેક કામો કરનારાઓ નો બદલો કેવો સરસ છે. وَقُضِيَ بَيْنَهُمْ بِالْحَقِّ وَقِيلَ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ. અને તું ફરિશ્તાઓને આસમાનની આજુબાજુથી ઘેરી લઈ પોતાના પાલનહારની તસબીહ કરતા જોશે અને લોકોની વચ્ચે ન્યાયસર ઇન્સાફની સાથે ફેંસલો કરવામાં આવશે ને દરેક બાજુથી એ જ કહેવામાં આવતું હશે કે દરેક પ્રકારના ગુણગાન ને તારીખ તમામ જગતના તમામ દુનિયાઓના પાલનહાર અલ્લાહ માટે શોભાસ્પદ છે.